છીએ, બ્રહ્મ મંત્રને રેફર કરી લો. હું મારી આત્મા સહિત મારી સકલ દેહેન્દ્રિય પરિવાર ઘર ધન સંપત્તિ છે એનું આપને નિવેદન કરી રહ્યો છું. તો એની અંદર જે પરિગણિત છે, જેની અંદર આપણી સત્તા છે, જેની અંદર આપણો હક છે, જેના ઉપર આપણે માલિકી છે, એ પદાર્થનું જ પ્રભુને નિવેદિતનું સમર્પણ થઈ શકશે. નિવેદન આપણે બીજા કોઈની વસ્તુનું બી તાજમહલનું હું નિવેદન કરું છું શું ઠાકોરજીને બ્રહ્મ સંબંધ વખતે, કે લાલ કિલ્લાનું મેં નિવેદન કર્યું છે, મારી જે વસ્તુ છે એની એનું નિવેદન હું કરી કેવી રીતે શકું, કયા હકથી કરું? તો જેનું નિવેદન જ મેં મારા પ્રભુને નથી કર્યું એના સમર્પણનો પણ ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે? એટલે પરસત્તાનું નિરૂપણ સમર્પણ શક્ય નથી. શ્રી મહાપ્રભુજીએ સ્વયં સાધન પ્રકરણમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. યદ્યદિષ્ટતમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ યેનસ્યાન નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધયેત ધ્રુવમ. આ જે વચન છે એની વ્યાખ્યામાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે નાન્ય શામ ભાગરૂપમ, એવી વસ્તુ કે જેના ઉપર કોઈ બીજાનો હક હોય, એની માલિકી હોય, એનું સમર્પણ પ્રભુને શક્ય નથી. એટલે કોઈ પણ પારકાની વસ્તુ કોઈ પણ હોય એનું સમર્પણ પ્રભુને કરી નથી શકાતું. આ સિદ્ધાંતનો યદી તમે વિચાર કરશો તો અત્યારે જે પુષ્ટિ માર્ગમાં સાર્વજનિક સેવાનો પ્રકાર પરદ્રવ્યથી ચાલી રહ્યો છે એ કેટલો સિદ્ધાંત સંમત છે એ આપણે સમજી શકીએ છીએ. આગળ દત્તાપહાર એટલે શું? દત્તાપહાર એક એના પહેલાં સામીભુક્ત શબ્દ છે એને આપણે લઈ લઈએ. સામીભુક્ત એટલે શું? અર્ધભુક્ત. અર્ધભુક્તને ઓર ખોલીને એને સમજાવો, દાખલા દ્રષ્ટાંત સાથે, ચપ્પલની જેમ. બાળક માટે લાવ્યા હોઈએ, ઠાકોરજીને ધરાવીએ તો અર્ધભુક્ત, તો બહુ સારું કહેવાય. એવું જ તો કરાય. તૈલ ધારાવત એનું સમર્પણ જ્યાંથી ખરીદી ત્યાંથી લાવીને સીધી બધી જ સંપૂર્ણ ઠાકોરજીને સમર્પિત થાય તે જ વસ્તુ કહી શકાય. એ તો નિર્દોષ કહેવાય. અર્ધભુક્ત કોને કહેવાય? અર્ધભુક્ત એટલે એક વસ્તુ લાવ્યા એમાંથી પોતાના બાળક માટે બે કાઢીને પછી આપી દે ઠાકોરજીને, તે અર્ધભુક્ત કહી શકાય. એટલે વાપરેલું, ટૂંકમાં જે વાપરેલું છે એ અર્ધભુક્ત છે. થોડી સૂક્ષ્મતા આ વિષયમાં ઓર છે. પ્રત્યક્ષ રૂપથી વાપર્યું નથી પણ મનની અંદર એના એનો ભોગ, એની કલ્પના આપણે કરી લીધી છે, તો તે સ્થિતિમાં પણ એ આપણા ભાવથી દૂષિત થઈ રહી છે. ગઈકાલે મેં જેનું દૃષ્ટાંત તમને આપ્યું હતું ગંગાબાઈનું, કે ભોગ પધરાવી રહ્યા હતા એના ઉપર ગંગાબાઈની દૃષ્ટિ પડી અને ઠાકોરજી ન રોગ્યા, તો એનો ભખિયો લાગ્યો હશે. એમ યદી ભાવથી પણ કોઈ વસ્તુ આપણને એનો ભોગ આપણા મનમાં આવી રહ્યો છે તો પ્રભુ એનો અંગીકાર નથી કરતા. એક વખત એવું થયું, ગામની અંદર છપ્પન ભોગ થયો. ગામ પાસે એનો મનોરથી એક જ માણસ હતો, એક જ સ્પોન્સર હતો, તેમ છતાં ગામમાંથી છપ્પન ભોગની ભેટ ઉઘરાવવામાં આવી. સાથે રિક્ષા ફરી, હજી તો ઠાકોરજીને ભોગ આવ્યા નથી, બે દિવસથી રિક્ષા ફરતી હતી કે જે લોકોએ આ છપ્પન ભોગની અંદર ભેટ થવા નોંધાવી હોય એ લોકોએ એની રસીદ સાચવીને રાખવી પડશે તો જ એમને પ્રસાદ મળશે. હજી બાકી નથી સામગ્રી, ઠાકોરજી અરોગ્યા નથી, એના પહેલાં લોકો રસીદને પકડીને રાખી રહ્યા છે પ્રાણની માફકે આની તો લાડુ આવશે નહીં. હવે આ ભોગ છે એ ઠાકોરજી કેવી રીતે અરોગી શકે, કલ્પના કરજો. આપણે ત્યાં આવા છબરડા થાય છે. આગળ દત્તાપહાર એટલે શું? આપેલી વસ્તુ પાછી લેવી એ દત્તાપહાર છે. આપેલું પાછું લેવું દત્તાપહાર. દોષ પુષ્ટિમાર્ગીય સેવામાં લાગુ નથી પડતું, પુષ્ટિમાર્ગમાં એ લાગુ નથી પડતું. ભિન્ન માર્ગ પરક છે એ વચનો, એમ શ્રી મહાપ્રભુજીને ભગવાન કહી રહ્યા છે. તો આ વચનને ઓર વધારે સ્પષ્ટ કરીને કોઈ સમજાવશે? દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે નગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. આ અન્ય માર્ગ પરક વચનો છે, આ વાતને કોઈ સમજાવશો? હા નરેન્દ્રભાઈ. દત્તાપહાર વચનમ એટલે આપેલું પાછું ન લેવું, એટલે જો આપણે જો ઠાકોરજીને નિવેદિત વસ્તુનું સમર્પણ કરીએ એટલે જો આપીએ અને ફરી પ્રસાદ રૂપે આપણે પાછું ન લઈએ એવો એનો અર્થ નથી. એકદમ મોઢા પાસે લગાડીને બોલો. એનો અર્થ એવો નથી કે ઠાકોરજીને સમર્પિત વસ્તુ આપણે ન લેવી પાછી. જો દત્તા પહારનો દોષ જો આપણને લાગતો હોય તો આપણે ઠાકોરજીને સમર્પિત કરી એ વસ્તુ ન લઈ શકીએ. એટલે એ જે દોષ છે એ બીજા માર્ગવાળા માટે છે, આપણા જે સમર્પણ પૂર્વક જે જીવન જે જીવી રહ્યા છે તેમના માટે નથી. જે ઠાકોરજીને ભેટ કરી રહ્યા છે, જે ઠાકોરજીને દાન કરી રહ્યા છે એના માટે આ દોષ લાગુ પડે છે. શાબાશ. તો જ્યાં સમર્પણ છે ત્યાં આ દોષ નથી, પરંતુ જ્યાં સમર્પણ કરવામાં નથી આવી રહ્યું, દાખલા તરીકે એક કન્યા પોતાના સર્વસ્વનું સમર્પણ પતિને કરી રહી છે, એ ઘર પરિવારને સમર્પિત થઈ રહી છે, હવે એ પરિવારમાં જઈને એણે જે સમર્પિત કર્યું છે એને પોતે ઉપયોગ પણ કરી રહી છે, જે પોતે સમર્પિત કર્યું છે એ પોતાના નિર્વાહમાં એનો ઉપયોગ પણ કરી રહી છે, આ વ્યવહારને કોઈ દોષરૂપ નથી માનતું. પણ જે માતા પિતાએ કન્યાદાન કર્યું છે અને કન્યાદાનની અંદર જે કંઈ પણ આપ્યું છે એ માતા પિતા એ કન્યાના ઘરે જાય છે અને એ ચીજ વસ્તુનો એ પોતે ઉપયોગ કરે છે, એટલે આપેલી દાનમાં વસ્તી વસ્તુનો યદી એ માતા પિતા ઉપયોગ કરે છે તો એ દોષરૂપ મનાય છે. આ વ્યવહારમાં એટલો તફાવત કેમ થયો? કેમ કે કન્યાદાન કરી રહ્યા છે અને એક વ્યક્તિ છે સ્વયં સમર્પિત થઈ રહી છે, તો જે સમર્પિત થઈ રહ્યો છે એનો સમર્પણ પછી સમર્પિત વસ્તુથીનો ઉપયોગ કરવાનો અધિકાર છે. પણ જ્યાં આપણે સમર્પિત નથી થઈ રહ્યા, દાખલા તરીકે આપણે આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે એને આપણે આપણું ઘર પરિવાર આપણી ધન સંપત્તિ આપણું ઇન્દ્રિય દેહ બધું સમર્પણ કરી રહ્યા છીએ, એટલે જે કંઈ પણ પ્રભુને ધરીએ છીએ એને આપણે પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. જે જગ્યાએ આપણે પૂર્ણરૂપથી સમર્પિત નથી અને ત્યાં આપણે કંઈક ભેટ નોંધાવી રહ્યા છીએ, કોઈક સામગ્રી મોકલી રહ્યા છીએ કે કંઈક ફૂલ મોકલી રહ્યા છીએ, તો એ સમર્પણ નથી, એ તો દાન થયું, દાન અથવા ભેટ થયું. હવે આ સ્થિતિમાં એ દાન કે ભેટના બદલામાં આપણને જે કંઈ પણ પ્રસાદ મળે છે એ તો ભગવાનના દ્રવ્યનું થયું, એટલે દેવદ્રવ્યનું થયું, એટલે એ દેવદ્રવ્યનો પ્રસાદ લઈ નથી શકાતો. જેના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે જો દેવદ્રવ્ય ખાયગો સો મહાપતિત હોય જાયગો મેરો નાહી કહાવેગો. તો તે સ્થિતિમાં દત્તાપહાર દોષ છે, પરંતુ જ્યાં સર્વસ્વ સમર્પણ છે એટલે આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે જેને આપણે સર્વસ્વ સમર્પિત છીએ ત્યાં આ દોષનો પ્રસંગ આવતો નથી. બધાને સ્પષ્ટ થયું? તમને ખ્યાલ હશે કે એક વખત કોઈ આચાર્ય બાલક છે એ શ્રીનાથજી તરફથી વ્રજની યાત્રા કરવા કરતા જઈ રહ્યા હતા ત્યારે એમના જે બળદગાડા હતા એના બળદ પ્યાસા એમને તરસ લાગી, તો એ કોઈ ગામની અંદર જ્યાં પહોંચ્યા જ્યાં બહાર પશુઓને પીવા પાણી પીવા માટેનો અવેડો હતો ત્યાં પહોંચ્યા અને એ પાણી પીવા માટે બળદો ગયા ત્યારે એમના કોઈકે કહ્યું કે આ તો ગામ છે શ્રીનાથજીને ભેટ ધરેલું છે. એમણે દળદને પાછા વાળ્યા કે આ ગામનું તો પાણી પણ પી ન શકાય, કેમ કે આ તો ભેટ ધરેલું ગામ છે, આપણે એ ગામનું જલ પણ આપણા પશુ પણ પી ન શકે એટલી ચીવટ છે, એટલો દેવદ્રવ્યનો દોષ છે, દત્તાપહારના દોષ પ્રત્યે સભાનતા હતી. આજે શ્રીનાથજીને ખાઈ જવા ઋતુ આપણે પહોંચી ગયા છીએ, એવી ખાઉં ખાઉં પહોંચી છે કે કોઈ વસ્તુ માણસ છોડતો નથી, આપેલી વસ્તુ પાછો લઈને અને પાપના પોટલા બાંધીને પાછો આવે છે, કેટલો મોટો દોષ છે. અમારે કચ્છના અંદર બહુ એક પ્રેરક પ્રસંગ થયો આ વિષયમાં કે કચ્છના મહારાવ છે એ લખપત બાજુથી પાછા આવી રહ્યા હતા, ત્યાં એક બહુ લીલોછમ પ્રદેશ જોવા મળ્યો, એના ઉપર દ્રષ્ટિ પડતા એમના દીવાન સાથે હતા, એ એમના રાજાની ઈચ્છા સમજી ગયા કે આ જમીન છે એને રાજા પોતે ખાલસા કરાવવા ઈચ્છે છે પોતાના કબજામાં, એટલે થોડા આગળ પહોંચ્યા તો રથ રોકાવ્યો એમણે અને પોતાના કપડાથી ઘોડા છે એના પગની ખુરીઓ એણે ઝાટકીને રજ એની સાફ કરી, એના રથના પૈડા છે એની રજ સાફ કરી. ત્યારે મહારાવે પૂછ્યું કે દીવાનજી આ શું કરો છો તમે? તો એમણે કહ્યું કે આ તો આપની કુલદેવી આશાપુરાને ભેટ ધરેલી જમીન છે, આ જમીનની રજ જો પણ તમારા રાજ્યમાં જશે ને તો તમારું રાજ્ય નષ્ટ થઈ જશે. રાજા એનો સંકેત પ્રાપ્ત થઈ ગયા અને મનમાંથી એ વિચાર પડતો મૂક્યો. એટલે જ્યાં ભેટ ધરવામાં આવે છે તે જગ્યાએથી, એટલે આપવાનું ઠેકાણેથી કોઈ વસ્તુ લઈ નથી શકાતી, આ સિદ્ધાંતને હંમેશા યાદ રાખો. આપી શકાય કે ન આપી શકાય એક બીજી કથા છે, પરંતુ જો આપ્યું છે તો ત્યાંથી કોઈ વસ્તુ એક કણિકા પણ લઈ નથી શકાતી, એ પાપનું પોટલું છે. એટલે શ્રી મહાપ્રભુજી કહ્યું કે દેવદ્રવ્યને છોડો. આગળ કોઈ પણ હોય, એક ખૂન કરીને ને મળદું કોઈના ઘરમાં નાખો તો એ તો મર્ડરનો દોષ એના ઉપર પડશે. એટલે ખૂન કરીને મળદું આપણે ન લઈ જઈ શકીએ તો બીજાના ઘરમાં શું કામ નાખવું જોઈએ. બ્રહ્મતાનો અર્થ શું? શ્રી મહાપ્રભુજી કહે છે કે આ રીતે સમર્પણપૂર્વક પ્રભુની સેવા કરવાથી સર્વેષામ તતઃ બ્રહ્મતા ભવતી, બધું જ બ્રહ્મરૂપ થઈ જાય છે, એની બ્રહ્મતા થાય છે. આ શબ્દનો શું અર્થ છે? હા, નિર્દોષતા થાય છે, નિર્દોષતા અને સમાનતા. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. જે વસ્તુ પ્રભુને સમર્પિત કરીએ છીએ તો આત્મનિવેદન આત્મસમર્પણથી નિર્દોષતા અને સમાનતા થાય છે. એક બીજો ગંભીર પ્રશ્ન છે, આત્મસમર્પણથી નિર્દોષતા અને સમાનતા થાય છે એમાં શ્રી મહાપ્રભુજીએ ને ભગવાને બે દૃષ્ટાંત આપ્યા છે, સેવકાનામ યથાલોકે અને ગંગાજીનું. તો એક જ વાતને સમજાવવા માટે બે દૃષ્ટાંત આપવા પાછળનું કારણ શું? બહુ સુંદર, તમે ઓર સ્પષ્ટ કરી શકશો? ઉત્તર એકદમ બરોબર છે, પણ જરા બધા સમજી શકે એવી રીતે હું જ કરી દઉં. તો સમર્પણના બે પ્રકાર છે, પ્રભુ સુખના વિચારથી, કેવલ પ્રભુ ઉપયોગના વિચારથી જ્યારે આપણે કોઈ પદાર્થનું પ્રભુને સમર્પણ કરીએ છીએ ત્યારે એ સમર્પણ ઉત્તમ પ્રકારનું સમર્પણ કહેવાય છે. એ સમર્પણને પુરુષોત્તમજીએ ભગવદ્ ધર્માનુરોધી સમર્પણ એમ નામ આપ્યું છે. જ્યારે કોઈ વસ્તુનું સમર્પણ આપણે પ્રભુ સુખના કે પ્રભુના ઉપયોગના વિચાર પહેલાં એનો આપણે જે ઉપયોગ મનમાં વિચાર્યો છે સમર્પણ થયા પછી, એ ઉપયોગના વિચારથી જ્યારે આપણે પ્રભુને કોઈ વસ્તુ સમર્પિત કરી રહ્યા છીએ એટલે પહેલાં આપણા ઉપયોગનો વિચાર છે, પણ કેમ કે આપણો નિયમ છે કે અસમર્પિત ન લઈ શકીએ એટલે પહેલાં પ્રભુને સમર્પિત કરીએ. આ જાતનું સમર્પણ છે એ લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ છે. એટલે આપણા જીવન વ્યવહારનો નિભાવ એ મુખ્યતામાં એનો વિચાર છે, એટલે એ સમર્પણ એટલું ઉત્તમ સમર્પણ નથી. આ વાતને સમજાવવા બે દૃષ્ટાંત આપ્યા છે કે જો પ્રથમ ઉત્તમ પ્રકારનું સમર્પણ હશે તો સર્વેષામ બ્રહ્મતા તતઃ, અને યદિ ઉત્તમ પ્રકારનું નહીં હોય તો વસ્તુના માત્ર દોષોનું નિવારણ થશે, એની અલૌકિકતા સિદ્ધ નહીં થાય. એટલા માટે આ બે દૃષ્ટાંત છે. એટલે પુનરુક્તિ દોષ નથી, આપણે લગભગ ગ્રંથના બધા પક્ષો છે એને સમજી. તો અંતઃકરણપૂર્વક ક્ષમા યાચના વિલંબની, અને હવે આપણે આશ્રયની ઉપર બોલીને સમાપન કરીએ. દઢૈ ન ચરણન કેરો ભરોસો, દઢૈ ન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દઢૈ ન ચરણન કેરો, સાધન ઓર નહીં યા કલી મેં, જાસો હોય નિવેરો, સુર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દઢૈ ન ચરણન કે, દઢૈ ન ચરણન કેરો ભરોસો, દઢૈ ન ચરણન કે. વલ્લભાદેશ.